જોયું કે તે રીંછ વાનર દોડે છે. અવઘટ ખીણોને કંઈ ગણતરીમાં લેતા નથી. પર્વતને પકડીને ફોડીને રસ્તો બનાવી લે છે. કરોડો યોદ્ધા કટકટાવે અને ગરજે છે. દાંતથી હોઠ કરડતા ખૂબ જુસ્સાથી ધસે છે. ત્યાં રાવણની અને અહીં શ્રી રામજીની દુહાઈ બોલાઈ રહી છે. જય જય જયનો ધ્વનિ થતાં જ યુદ્ધ છેડાઈ ગયું. રાક્ષસો શિખરોના ઢગલે ઢગલા ફેંકે છે. વાનર કૂદીને તેમને પકડી લે છે અને પાછા એમની બાજુ જ ફેંકે છે. પ્રચંડ વાનર અને રીંછ પર્વત શિલાઓને લઈ લઈને કિલ્લા પર નાખે છે. તેઓ તૂટી પડે છે અને રાક્ષસોના પગ પકડીને તેમને પૃથ્વી પર પછાડે છે. રાક્ષસો જ્યારે નાસવા લાગે છે ત્યારે પાછા પડકારે છે. ઘણા ચંચળ અને મોટા તેજસ્વી વાનર રીંછ ઘણી સ્ફૂર્તિથી ઉછળીને કિલ્લા પર ચડી ચડીને ગયા અને જ્યાં ત્યાં મહેલોમાં પેસી જઈને શ્રી રામજીનો યશ ગાવા લાગ્યા. પછી એક એક રાક્ષસને પકડીને તે વાનર ભાગી નીકળ્યા. ઉપર પોતે અને નીચે રાક્ષસ યોદ્ધા, આ પ્રમાણે તેઓ કિલ્લા પરથી ધરતી પર આવી પડે છે. શ્રી રામજીના પ્રતાપે પ્રબળ વાનરોના ટોળા રાક્ષસ યોદ્ધાઓના સમૂહે સમૂહ યોદ્ધાઓને મસળી રહ્યા છે. વાનર પાછા ચારેકોર કિલ્લા પર ચડી ગયા અને પ્રતાપમાં સૂર્ય સમાન શ્રી રઘુવીરનો જય બોલાવા લાગ્યા. રાક્ષસોના ટોળા એવી રીતે નાઠા જેમ જોરથી વાયુ ચાલતા વાદળોના સમૂહ વેરવિખેર થઈ જાય છે. લંકા નગરીમાં મોટો ભારે હાહાકાર મચી ગયો. બાળકો અને સ્ત્રીઓ આતુરતાને કારણે રોવા લાગ્યા. સર્વે મળીને રાવણને ગાળો આપવા લાગ્યા કે રાજ્ય કરતા કરતા એણે મૃત્યુને બોલાવી લીધું. રાવણે જ્યારે પોતાની સેનાનું વિચલિત થવું કાનોથી સાંભળ્યું ત્યારે નાસ્તા યોદ્ધાઓને પાછા વાળીને તે ક્રોધિત થઈને બોલ્યો, હું જેને રણમાં પીઠ બતાવીને નાસ્તો પોતાના કાનોથી સાંભળીશ તેને સ્વયં ભયાનક દુધારી તલવારથી મારીશ. મારું સર્વે કંઈ ખાધું, જાત જાતના ભોગ કર્યા અને હવે રણભૂમિમાં પ્રાણપ્રિય થઈ ગયા. રાવણના ઉગ્ર કઠોર વચન સાંભળીને સર્વે વીરો ડરી ગયા અને લજ્જિત થઈને ક્રોધ કરીને યુદ્ધ માટે પાછા ફર્યા. રણમાં શત્રુના સન્મુખ યુદ્ધ કરતા મરવામાં જ વીરની શોભા છે, આમ વિચારીને પછી તેમણે પ્રાણોનો લોભ છોડી દીધો. ઘણા જ અસ્ત્ર શસ્ત્ર ધારણ કરેલા સર્વે વીર પડકારી પડકારીને ભીડાવા લાગ્યા. તેમણે પરિઘો અને ત્રિશુળોથી મારી મારીને સર્વે રીંછ વાનરોને વ્યાકુળ કરી દીધા. શિવજી કહે છે, વાનર ભયાતુર થઈને નાસવા લાગ્યા. જોકે હે ઉમા, આગળ જતા તેઓ જ જીતશે. કોઈ કહે છે, અંગદ હનુમાન ક્યાં છે? બળવાન નલ, નીલ અને દ્વિવિધ ક્યાં છે? હનુમાનજીએ પોતાના દળને વિકળ થયેલું સાંભળ્યું ત્યારે તેઓ બળવાન પશ્ચિમ દ્વારે હતા. ત્યાં એમની સાથે મેઘનાદ યુદ્ધ કરી રહ્યો હતો. તે દ્વાર તૂટતું નહોતું. મોટી ભારે કઠણાઈ થઈ રહી હતી. ત્યારે પવનપુત્ર હનુમાનજીને મનમાં ઘણો ભારે ક્રોધ થયો. તે કાળ સમાન યોદ્ધા ઘણા જોરથી ગરજ્યા અને કૂદીને લંકાના કિલ્લા પર આવી ગયા અને પર્વત લઈને મેઘનાદની સામે દોડ્યા. રથ તોડી નાખ્યો, સારથીને મારી નાખ્યો અને મેઘનાદની છાતીમાં લાત મારી. બીજો સારથી મેઘનાદને વ્યાકુળ જાણીને તેને રથમાં નાખીને તુરત જ ઘેર લઈ આવ્યો. અહીં અંગદે સાંભળ્યું કે પવનપુત્ર હનુમાનજી કોટ ઉપર એકલા જ ગયા છે, તો રણમાં બંકા વાલી પુત્ર વાનરના ખેલની જેમ ઉછળીને કોટ પર ચડી ગયા. યુદ્ધમાં શત્રુઓની વિરુદ્ધ બંને વાનર ક્રુદ્ધ થઈ ગયા. હૃદયમાં શ્રી રામજીના પ્રતાપનું સ્મરણ કરીને બંને દોડીને રાવણના મહેલ પર જઈ ચડ્યા અને કૌશલરાજ શ્રી રામજીની દુહાઈ બોલવા લાગ્યા. તેમણે કળશ સહિત મહેલને પકડીને પાડી નાખ્યો. આ જોઈને રાક્ષસરાજ રાવણ ડરી ગયો. સર્વે સ્ત્રીઓ હાથેથી છાતી કૂટવા લાગી અને કહેવા લાગી, આ વખતે બે ઉત્પાતી વાનર આવી ગયા. વાનર લીલા કરીને બંને તેમને બીવડાવે છે અને શ્રી રામચંદ્રજીનો સુંદર યશ સંભળાવે છે. પછી સોનાના થાંભલાઓને હાથોથી પકડીને તેમણે પરસ્પર કહ્યું કે હવે ઉત્પાત પ્રારંભ કરવામાં આવે. તેઓ ગરજીને શત્રુની સેનાની વચ્ચે કૂદી પડ્યા અને પોતાના ભારે ભુજબળથી તેમનું મર્દન કરવા લાગ્યા. કોઈકની લાતોથી અને કોઈકની થપ્પડોથી ખબર લે છે અને કહે છે કે તું શ્રી રામજીને નથી ભસતો તેનું આ ફળ લે. એકને બીજા સાથે ઘસીને મસળી નાખે છે અને માથાઓને તોડીને ફેંકે છે. તે માથા જઈને રાવણની સામે પડે છે અને એવા ફૂટે છે જાણે દહીંના કુંડા ફૂટી રહ્યા હોય. જે મોટા મોટા પ્રધાન સેનાપતિઓને પકડી લે છે તેમના પગ પકડીને તેમને પ્રભુની પાસે ફેંકી દે છે. વિભીષણજી તેમના નામ બતાવે છે અને શ્રી રામજી તેમને પણ પોતાનું ધામ આપી દે છે. બ્રાહ્મણોનું માંસ ખાનાર તે નરભક્ષી દુષ્ટ રાક્ષસો પણ એ પરમગતિ પામે છે જેની યોગીઓ પણ યાચના કર્યા કરે છે પરંતુ સરળતાથી નથી પામતા. શિવજી કહે છે, હે ઉમા, શ્રી રામજી ઘણા જ કોમળ હૃદય અને કરુણાની ખાંડ છે. તેઓ વિચારે છે કે રાક્ષસ મને વેરભાવથી તો વેરભાવથી સ્મરણ તો કરે જ છે ને. આવું હૃદયમાં જાણીને તેઓ એમને પરમગતિ આપે છે. હે ભવાની, કહો તો આવો કૃપાળુ અન્ય કોણ છે? પ્રભુનો આવો સ્વભાવ સાંભળીને જે મનુષ્ય ભ્રમ ત્યાગીને તેમનું ભજન નથી કરતો તે અત્યંત મંદમતી અને પરમ ભાગ્યહીન છે. શ્રી રામજીએ કહ્યું કે અંગદ અને હનુમાન કિલ્લામાં બેસી ગયા છે. બંને વાનર લંકામાં વિધ્વંસ કરતા એવા શોભી રહ્યા છે જેમ બે મંદરાચલ સમુદ્રને મથી રહ્યા હોય. ભુજાઓના બળથી શત્રુની સેનાને કચડીને અને મસળીને વળી દિવસનો અંત થતો જોઈને હનુમાન અને અંગદ બંને કૂદી પડ્યા અને થાક રહિત થઈને ત્યાં આવી ગયા જ્યાં ભગવાન રામજી હતા. તેમણે પ્રભુના ચરણકમળમાં શીશ નમાવ્યા. ઉત્તમ યોદ્ધાઓને જોઈને શ્રી રઘુનાથજી મનમાં ઘણા પ્રસન્ન થયા. શ્રી રામજીએ કૃપા કરીને બંનેને જોયા જેથી તેઓ શ્રમરહિત અને પરમ સુખી થઈ ગયા. અંગદ અને હનુમાનને ગયા જાણીને સર્વે રીંછ અને વાનર વીર પાછા ફર્યા. રાક્ષસોએ પ્રદોષકાળનું બળ પામીને રાવણની દુહાઈ આપતા વાનરો પર હુમલો કર્યો. રાક્ષસોની સેનાને આવતી જોઈને વાનર પાછા વળ્યા અને તે યોદ્ધા જ્યાં ત્યાં કટકટાવીને ભીડાઈ ગયા. બંને દળ ઘણા બળવાન છે. યોદ્ધા પડકારી પડકારીને લડે છે, કોઈ હાર નથી માનતા. સર્વે રાક્ષસ મહાન વીર અને અત્યંત કાળા છે અને વાનર વિશાળકાય તથા અનેક રંગોના છે. બંને દળ બળવાન છે અને સમાન બળવાળા યોદ્ધા છે. તેઓ ક્રોધ કરીને લડે છે અને રમત કરે છે. રાક્ષસ અને વાનર યુદ્ધ કરતા એવા જણાય છે જાણે ક્રમશઃ વર્ષા અને શરદ ઋતુના ઘણા જ વાદળા પવનથી પ્રેરાઈને લડી રહ્યા હોય. અનિશ, અકંપન અને અતિકાય આ વીરોએ પોતાની સેનાને વિચલિત થતી જોઈને માયા કરી. પળવારમાં અત્યંત અંધકાર થઈ ગયો. અનિશ, અકંપન, અતિકાય ત્રણેય ક્રમશઃ લોહી, પથ્થર અને રાખની વર્ષા કરવા લાગ્યા. દસે દિશાઓમાં અત્યંત ગાઢ અંધકાર જોઈને વાનરોની સેનામાં ખળભળાટ થઈ ગયો. એકબીજાને નથી જોઈ શકતા અને સર્વે જ્યાં ત્યાં પોકાર કરી રહ્યા છે. શ્રી રઘુનાથજી સર્વે રહસ્ય જાણી ગયા. તેમણે અંગદ અને હનુમાનને બોલાવી લીધા અને સર્વે સમાચાર કહીને સમજાવ્યા. સાંભળતા જ તે બંને કપિશ્રેષ્ઠ ક્રોધ કરીને દોડ્યા. પછી કૃપાળુ શ્રી રામચંદ્રજીએ હસીને ધનુષ ચઢાવ્યું અને તુરત જ અગ્નિબાણ ચલાવ્યું જેથી પ્રકાશ થઈ ગયો, ક્યાંય અંધારું ન રહી ગયું. જેમ જ્ઞાનનો ઉદય થવાથી સર્વે પ્રકારના સંશય દૂર થઈ જાય છે, રીંછ અને વાનર પ્રકાશ પામીને શ્રમ અને ભયથી રહિત તથા પ્રસન્ન થઈને દોડ્યા. હનુમાન અને અંગદ રણમાં ગરજી ઉઠ્યા. તેમની હાંક સાંભળતા જ રાક્ષસ ભાગી છૂટ્યા. નાસ્તા રાક્ષસ યોદ્ધાઓને વાનર અને રીંછ પકડીને પથ્થર ઉપર પછાડે છે અને અદ્ભુત કરણી કરે છે. પગ પકડીને તેમને સમુદ્રમાં નાખી દે છે. ત્યાં મગર, સર્પ અને મચ્છ તેમને પકડી પકડીને ખાઈ જાય છે. કેટલાક માર્યા ગયા, કેટલાક ઘાયલ થયા